ने जन्म्या। हवे क्यां जन्म्या एक वात ध्यान थी समझो, आपने जन्म्या क्या? उदाहरण तरीके ने तमे विचारी शको कि आपने भारत में जन्म्या, भारत में जन्म्या एटले भारतीय, पण 18 वर्षना के 19 वर्षना थाओ ते दिवसे तमे नागरिकता ने स्वीकारो ए तमारो द्वितीय जन्म छे। जे दिवसे तमने चूंटनी मां वोट आपवानो मत आपवानो अधिकार मले, जे दिवसे तमने टैक्स भरवानी रिस्पोन्सिबिलिटी आवे, जे दिवसे तमारा बधा कार्य जे डॉक्यूमेंट छे ए साइन नी सिग्नेचर नी सही नी वेलिडिटी उत्पन्न थाय के ना हवे तमे मेच्योर थया पुख्त थया तमारी साइन नी कीमत छे हवे, ते दिवसे तमारो बीजो जन्म नागरिक तरीके थतो होय छे। तो पहला भारत में जन्म्या, नागरिक थया पछी पाछा नागरिक ज रहेवाना छो, अनागरिक नथी थई जवाना। एवी रीते आपणे भगवाननी शरणागतिमां जन्म्या होवा छताय जे दिवसे ते शरणागतिने एम स्वीकारीए छे के ना श्री कृष्णे एव गतिर्मम सर्व मार्गेषु नष्टेषु कलौच खलधर्मिणी पाषंड प्रचुरेलोके कृष्णे एव गतिर्मम, ए विचार तमने स्फुरे, ए भाव तमने स्फुरे, ए मुजबना क्रियाओ तमे करवा मडो, ते दिवसे तमारो शरणागति धर्म ने अनुसरनार द्विज तरीके फरीथी एक नवो जन्म थाय छे। तो ए शरणागति आपणो एक धर्म छे, ए भाव त्यारे आपणने स्पष्ट थाय कि ज्यारे आपणे आपणी विचार शक्ति अपनी संकल्प शक्ति अने अपनी चयन शक्ति थी अपने शरणागति ने अपना स्वधर्म तरीके मान्य करिए त्यारे। हूँ समझू छू के हूँ अघरी बात नहीं करी रहो, कदा तमने स्पष्ट समझ में आवी रही हशे, अने न समझ में आवी हो तो हवे प्रश्न नहीं पूछता, केम के आटला बधा प्रश्न पूछाई गया छे के बीजा प्रश्न उमेराशे तो ए मारथी जवाब आपवा माटे हवे समयनो अवकाश नहीं रह्यो। पण कोईपण क्रिया ने जारे आपणे धर्म तरीके स्वीकारीए त्यारे भागवत फरी पाछीथी एक वात और कहे छे कि ए धर्मना पाछा चार पाद छे, चार चरणो छे, अने ए चार चरणो तप शौच दया अने सत्य। कोईपण धर्म ने चालवू होय तो चालवा माटे एने चार पगो छे। पहलो पग छे तप, बीजो पग छे शौच, त्रीजो पग छे दया, अने चौथो पग छे सत्य। आ जो चार पग न होय ने धर्म ने, कोई पण धर्म होय, आ वात हूँ शरणागति नी ज मां बंधाईने नथी कही रह्यो हूँ। इस्लाम होय क्रिश्चियनिटी होय ए लोको माने के न माने, पण आपणी कसोटी आ छे धर्म ने, के धर्म जो चालतो धर्म हशे तो एना आ चार पग होवा जोईए, ने आ चार पग माथी एक पग पण तूटे तो ए अर्थमां धर्म लंगड़ो थयो। जे धर्म मां तप नथी, हवे तप तमने एवुं नहीं समझता कि जंगल में बेसीने झाड़नी नीचे भूख्या रहेवू पद्मासन लगावीने बेसू तेनुं नाम तप, अहींया तपनो कंईक अर्थ जुदो छे। शौच, शौच नो कई खोटो ज भलतो अर्थ हमणा प्रचलित छे, शौच अर्थ नहीं समझता। शुचेर भाव शौचम, पवित्रता तेनु नाम शौच, एटले पेलो शौच नहीं समझता। अमारे अपना पुष्टि मार्ग में एक अमेरिकन भाई दीक्षित थया छे, एमने बहु मन गमतो एक स्लोगन छे, एमने मने एक दिवसे ब्रह्म ज्ञान आप्यो। पुष्टि मार्ग में त्रण वस्तु मुख्य छे, तमने खबर छे? ना बताओ तमे। तेणे कहू के नाना खाना और छीवे जाना, त्रण मुख्य धर्म छे पुष्टि मार्ग ना। कीधु आ बात तो आजे ज खबर पड़ी के नाना खाना जीवे जाना, इसके सिवा पुष्टि मार्ग में मुख्य धर्म और कुछ नहीं है। क्यारेक क्यारेक लागे खरो, जयरे प्रसाद नो आटलो बधो महात्म्य जोईए न त्यारे पाछो आपने लागे कि ना ना अपरस विना दरेक वस्तु छोवाई जाए, एटले ना ना। अन पछी प्रसाद ने रेड़वानो पेट में, ने आटलो बधो प्रसाद रेड़ाय तो पछी छीवे जाना, ए स्वाभाविक। त्रीजो धर्म आवे ज एनी कंक्लूजन में। ने मने एकदम ब्रह्म ज्ञान मने लाद्यू ते दिवसे कि हाँ, आए एक विचारवा जेवी वात तो खरी के पुष्टि मार्ग में मुख्य त्रण धर्म छे, नाना खाना और छीवे जाना। ए विचारो अमेरिकन छे एटले एने अहींया आव्या पछी आ वातनी महत्ता समझाणी के पुष्टि मार्ग में आ त्रण मुख्य क्रियाकलापो छे, तो एने एवी रीते ऑब्जर्व कर्यो। साचुं केटलुं खोटुं ए तो तमे आपणे बधाए आपणा हृदय उपर हाथ मूकीने विचारवानुं रह्युं, પણ એક એનો ઓબ્ઝર્વેશન ખરો આવો તો એ અર્થમાં શૌચ નહીં લેતા, નાના ખાના છીવે જાના કે અર્થમાં, પણ શૌચ એટલે પવિત્રતા અને દયા। જ્યારે પણ તમે તમારો ધર્મ નિર્દય થઈને આચરો છો તે વખતે ધર્મની એક ટાંગ તૂટી જાય છે, ચાહે કોઈ પણ ધર્મ હોય, શરણાગતિનો હોય, સમર્પણનો હોય, સેવાનો હોય, ભક્તિનો હોય। મહાપ્રભુજીએ આ બધી બાબતોમાં કેટલી કાળજી રાખી છે, સેવાની બાબતમાં, શરણાગતિની બાબતમાં, સમર્પણની બાબતમાં, એ હમણાં વિષય નથી, બાકી ક્યારેક ફુરસત મળશે તો એ પણ હું તમને સમજાવીશ કે આ ચારે ચાર પાદો આપણા જે આ ચાર ધર્મો છે, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એ ચારે જે મુખ્ય કર્તવ્ય જેને મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં પુષ્ટિ સંપ્રદાયના ધર્મ તરીકે દરજ્જો આપે છે, એમાં આ ચારે બાબતોની મહાપ્રભુજીએ કાળજી કેટલી બધી રાખી છે, જે લોકો ગ્રંથ વાંચી શકે છે તે આ એંગલથી કોઈક વખતે મહાપ્રભુજીના આ ઉપદેશોનો વિવેચન કરશે તો ખરેખર ચમત્કાર આપણને જાગે કે કઈ રીતે મહાપ્રભુજીએ શરણાગતિમાં, કઈ રીતે સમર્પણમાં, કઈ રીતે સેવામાં, કઈ રીતે ભક્તિમાં તપ, શૌચ, દયા અને સત્યને વણી લીધા છે। આપણો કોઈ પણ ધર્મ તપ, શૌચ, દયા અને સત્ય વિહોણો ધર્મ નથી, નથી અને નથી જ। તો એ ધર્મના ચાર પાદ છે અને એ ચાર પાદ ને થોડોક આપણે નેગેટિવલી સમજીએ તો એકદમ સ્પષ્ટ સમજમાં આવી જશે કે શું કરવા, શું કરવું કે જે કરવાથી તપ સિદ્ધ થાય, શું કરવું કે જે કરવાથી શુચિતા જળવાય, શું કરવું કે જે કરવાથી આપણા ધર્મમાં દયાનો ચરણ પ્રકટ થાય, અને કેવી રીતે પકડવો કે જેવી રીતે પકડવાથી આપણા ધર્મમાં સત્યતા પ્રકટ થાય, એનો જે ઇન્સ્ટ્રક્શન ભાગવત આપે છે સિમ્પલી ફેન્ટાસ્ટિક છે। આપણને ચમત્કાર લાગે આજે ચાલુ ખાતા એટલે આ પુષ્ટિ અસ્મિતા મેં બનાવી ને, તેમાં મેં બે જાતના ગીતો રાખ્યા છે, એક વિટામિનના ગીતો અને એક એન્ટીબાયોટિક ગીતો। વિટામિન એટલે શું કે જેનાથી શક્તિ જળવાય, એન્ટીબાયોટિક જેનાથી રોગ મટે, અને મારી ચારે ચાર પુષ્ટિ અસ્મિતામાં મેં એન્ટીબાયોટિક અને વિટામિન બંને સાથે રાખ્યા છે। એન્ટીબાયોટિક રોગને દૂર કરવા માટે, વિટામિન આપણને એ દવાના પાવરને ઝીલવા માટે અને રોગ મટ્યા પછી સમર્થ, સશક્ત રાખવા માટે। ત્યારે મોટા ભાગે વિટામિન મેં દયારામભાઈની ધોલ ગરબીઓથી લીધી છે અને એન્ટીબાયોટિકના ગીતો બધા મેં લખ્યા છે। તો એવા એક એન્ટીબાયોટિક ગીતમાં મેં એમ લખ્યું કે તો તમે પ્રવાહી જયું રે, તો તમે આસુરી જન રે। એ બધા મ્યુઝિશિયન મને પૂછતા હતા કે આ પ્રવાહી જીવ રે, એ શું? એ મ્યુઝિશિયનોને ક્યાં આ પંચાયત સમજાવી આપણા માર્ગના ઝઘડાની, એટલે મારાથી બોલાઈ ગયું કે પ્રવાહી એટલે ચાલુ ખાતાનો જે હોય તેનું નામ પ્રવાહી। પછી તો એ બધા મ્યુઝિશિયનોને મજા પડી ગઈ. પેલો જે મ્યુઝિક ડાયરેક્ટર હતો ડ્રમવાલાને કે એ પ્રવાહી ડ્રમ નહીં વગાડ, પુષ્ટિ ડ્રમ વગાડ. મને પ્રવાહીનો નોખો જ અર્થ સ્ફુરિત થયો કે ડ્રમ પણ પ્રવાહી વાગી શકે છે અને ડ્રમ પુષ્ટિએ વાગી શકે છે. પણ એકંદરે વાત સાચી કે ચાલુ ખાતાનો ડ્રમ વગાડવો અને જે જાતનું ગીત આપણે બનાવ્યો છે તે ગીત મુજબનો ડ્રમ વગાડવો, એમાં પ્રવાહી અને પુષ્ટિનો પ્રભેદ થાય છે. તેમ એક ચાલુ ખાતાની જે આપણી સમજ છે ધર્મની બાબતમાં, જેને આપણે પ્રવાહી સમજ કહી શકીએ પ્રવાહી ડ્રમની માફક, તેવી પ્રવાહી સમજથી નોખી એક વેગળી સમજ ભાગવત આપણને ધર્મની આપે છે. અને તે ધર્મની સમજ આપણે જોશું અને એ સમજને આપણે આપણા આ જે ચાર મુખ્ય કર્તવ્યો છે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, એના ઉપર લાગુ કરીને જોશું તો આપણને ચમત્કારનો અનુભવ થશે. અને ભાગવત એમ સમજાવે છે કે તપની હાનિ, તમે જે પણ ધર્મ કરો એમાં કંઈક ને કંઈક તપનો એલિમેન્ટ રહેલો છે, તપનું તત્વ રહેલું છે. કોઈ પણ ધર્મ એવો હોઈ શકતો નથી કે જેમાં તપનું તત્વ ન હોય. ઝાડના નીચે પદ્માસન લગાવીને પ્રાણાયામ કરીને બેસી જવું એ પોપ્યુલર મુદ્રા તપની છે, પણ એવું નથી કે તપનો એ જ એક પ્રકાર છે. તપના ઘણા બધા પ્રકાર છે અને ઘણા બધા પ્રકારોમાં તપનો પ્રકાર, કઈ જાતનો પ્રકાર તપ કહેવાય, તો એમ કહેવાય કે કોઈ પણ આપણે ધર્માચરણ કરતા હોઈશું, અધર્માચરણમાં તપની જરૂરત મોટે ભાગે નથી પડતી. એનું કારણ શું? કેમ કે અધર્મમાં આપણો ઇન્વોલ્વમેન્ટ ટોટલ હોય છે, બુદ્ધિ આપણી લાગેલી હોય છે, હૃદય આપણું લાગેલું હોય છે. અધર્મ કરતી વખતે, અધર્મ કરતી વખતે આપણી વાણી પણ એવી થતી હોય છે. તો મન, વાણી અને કાયા ત્રણેની એકરૂપતા જાળવવી અધર્મમાં બહુ સરળ છે, પણ ધર્મમાં બહુ મોટી મોકાણ ઊભી થતી હોય છે ત્રણેની એકરૂપતા જાળવવી. કેમ કે મનમાં આપણને સમજ પડી જાય કે વાત સાચી આ છે, પણ કરવા માટે કોઈ કહે તો પાછી આપણને મૂંઝવણ થાય કે તો પછી આનું શું થશે ને આ લાભ જતું કરવું પડશે ને પેલી તકલીફ ઊભી થશે, આમ થશે તેમ થશે, 50 આપણને તકલીફો સામે આવી જતી હોય છે. ધર્મમાં મન, વાણી અને કાયાની એકરૂપતા ખીલવવામાં, અધર્મમાં જરાય તકલીફ નથી થતી. ચોરી કરવાની તમને ઈચ્છા થાય, બુદ્ધિ તમને કંઈક ને કંઈક એવા સરસ હેતુ આપી દેશે કે આ કારણથી ચોરી કરી શકાય છે. દાખલા તરીકે કયો મિનિસ્ટર ચોરી નથી કરતો, કયો ગવર્મેન્ટ ઓફિસર ચોરી નથી કરતા, કયા ધર્મગુરુઓ ચોરી નથી કરતા, અરે તો આપણે ચોરી કરી તો શું વાંધો છે, તરત બુદ્ધિ કંઈક ને કંઈક એવી સરસ આર્ગ્યુમેન્ટ આપણને આપી દેતી હોય છે. બુદ્ધિ તમને અનુકૂળ થઈ ગઈ, મન તો તરત જ તલ્લીન થઈ જાય ચોરી કરવામાં, એમાં એકાગ્રતા. કોઈ દિવસે ચોરે કોઈ દિવસે કોઈને પૂછ્યું કે ચોરીમાં મન એકાગ્ર કરવાની મહારાજ થોડીક વિધિ સમજાવો? દરેક આવીને એમ પૂછે છે કે સેવા કરીએ છીએ ત્યારે મન એકાગ્ર નથી થતો, એ એકાગ્ર કેવી રીતે કરવો એની વિધિ સમજાવો. જપ કરીએ છીએ, અષ્ટાક્ષરની માલા ફેરીએ છીએ, પણ મન એકાગ્ર નથી થતો, એની કોઈક વિધિ સમજાવો ને કે કેવી રીતે મન એકાગ્ર થાય. હમણાં તમને કોઈકને ગાળો ભાંડવી હોય, કોઈક દિવસે તમે પૂછો છો મને કે મન એકાગ્ર થઈને ગાળો કેવી રીતે ભાંડવી, અરે મન પોતાની મેલે તલ્લીન થઈ જતું હોય છે કોઈને ગાળો આપવી હોય તો, એમાં એકાગ્રતાની જરૂરત પડતી નથી. વાણી પણ એટલી તલ્લીન થઈ જાય છે કે આપણે એમ કહેવાય છે, સાચી ખોટી વાત ભગવાન જાણ્યો, મથુરાના એક મહારાષ્ટ્રી હતા, એમના એક સેવક હતા, તો એમને પુષ્કળ એમને સમજાવ્યું કે અષ્ટાક્ષરનો જપ કર. હવે અષ્ટાક્ષરનો જપ શ્રીકૃષ્ણ શરણમ મમ, પણ પેલી બાઈને શ્રીકૃષ્ણ શરણમ મમ બોલવાનું ફાવતું જ નહોતું, એટલે શ્રીકૃષ્ણ શરમ નાય, શ્રીકૃષ્ણ શરમ નાય, શ્રીકૃષ્ણ શરમ નાય એમ જ બહુ જપ કરતી હતી, બોલી જ ન શકાય. કે મન એકાગ્ર થાય નહીં, સ્પષ્ટ ઉચ્ચારણ થાય નહીં, પણ ગાળો આપવી હોય ને તો એક એક અક્ષર બરાબર સ્પષ્ટ મોઢાથી નીકળતા હોય છે ચાવી ચાવીને, તો વાણીનો એકાગ્રતા થઈ જાય છે, વ્યવહારની એકાગ્રતા થઈ જાય છે. અધર્મમાં કોઈ દિવસે તકલીફ કોઈ થતી જ નથી. મન વાણી કાયા ત્રણેયની એકરૂપતા પારદર્શિતા એકદમ ઝલકીને સામે આવતી હોય છે. પણ જ્યારે ધર્મનો પ્રશ્ન ઊભો થાય ને તે વખતે મન લાગતું હશે તો મન અને કાયા અને વાણી નહીં લાગતી હોય, ને કાયા અને વાણી લાગતી હશે તો મન નહીં લાગતું હોય, ને ત્રણેય લાગતા હશે તો બુદ્ધિ નહીં લાગતી હોય. કરીએ તો છે, એવાય પ્રશ્ન આવ્યા છે કે અમારે પરિવાર વૈષ્ણવ છે, શું કરીએ, વૈષ્ણવ ધર્મને છોડી શકાતું નથી પરિવારમાં પ્રગટ્યા હોવાને કારણે, પણ બુદ્ધિમાં સમજ નથી આવતું. કેમ કે ધર્મ છે ને, અધર્મ હોય તો તરત બુદ્ધિ સમજી જાય. ધર્મ સાથે આ મોટી મોકાણ છે કે આપણી બુદ્ધિ હૃદય અને ક્રિયામાં એકરૂપતા ધર્મમાં લાવવી,